વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ છત્રીસમો સર્ગ. રાવણે મારીચને શ્રીરામના અપરાધ જણાવીને એમની પત્ની સીતાના અપહરણમાં સહાયતા કરવા માટે કહેવું. તાત મારીચ, હું બધું જણાવું છું, મારી વાત સાંભળો. અત્યારે હું બહુ દુઃખી છું અને આ દુઃખમાં તમે જ મને સૌથી વધારે સહાયતા કરી શકો એમ છો. તમે જનસ્થાનને જાણો છો, જે મારો ભાઈ ખર, મહાબાહુ દૂષણ, મારી બહેન શૂર્પણખા, માંસાહારી રાક્ષસ મહાબાહુ ત્રિશિરા તથા બીજા અનેક લક્ષ્યવેધમાં કુશળ સુરવીર નિશાચરો રહેતા હતા. એ બધા રાક્ષસો મારી આજ્ઞાથી ત્યાં નિવાસ કરતા હતા અને વિશાળ વનમાં ધર્માચરણ કરનારા જે મુનિઓ હતા એમને સતાવતા હતા. ત્યાં ખરના મનનું અનુસરણ કરનારા તથા યુદ્ધમાં ઉત્સાહી 14,000 સુરવીર રાક્ષસો રહેતા હતા, જે ભયંકર કર્મ કરતા હતા. જનસ્થાનમાં નિવાસ કરનારા જેટલા મહાબળી રાક્ષસો હતા એ બધા જ એ સમયે સારી પેઠે તૈયાર થઈને યુદ્ધક્ષેત્રમાં રામની સાથે લડ્યા હતા. એ ખર વગેરે રાક્ષસો વિવિધ પ્રકારના અસ્ત્રશસ્ત્રોનો પ્રહાર કરવામાં કુશળ હતા, પરંતુ યુદ્ધના મોખરે રોષે ભરાયેલા શ્રીરામે પોતાના મુખેથી કોઈ કડવી વાત કહ્યા વિના બાણોની સાથે ધનુષ્યની જ પ્રવૃત્તિ શરૂ કરી. પગપાળા અને મનુષ્ય હોવા છતાં રામે પોતાના તેજસ્વી બાણોથી ભયંકર પરાક્રમી 14,000 રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો અને એ જ યુદ્ધમાં ખરને પણ મોતને ઘાટ ઉતારીને દૂષણને પણ મારી નાખ્યો. સાથે સાથે ત્રિશિરાનો વધ કરીને એણે દંડકારણ્યને બીજા લોકો માટે નિર્ભય બનાવી દીધું. એના પિતાએ ક્રોધે ભરાઈને એની પત્ની સહિત ઘરમાંથી કાઢી મૂક્યો છે. એનું જીવન ક્ષીણ થઈ રહ્યું છે. આ ક્ષત્રિય કુલકલંક રામ જ એ રાક્ષસ સેનાનો ઘાતક છે. એ શીલરહિત ક્રૂર આકરા સ્વભાવનો મૂર્ખ લોભી અજિતેન્દ્રિય ધર્મત્યાગી અધર્મ આત્મા અને સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારો છે, જેણે કોઈ પણ પ્રકારના વેર વિરોધ વિના જ માત્ર બળનો આશ્રય લઈને મારી બહેનના નાક કાન કાપીને એનું રૂપ બગાડી નાખ્યું. એનો બદલો લેવા માટે હું પણ એની દેવકન્યા જેવી સુંદર પત્ની સીતાને જનસ્થાનેથી બળપૂર્વક હરી લાવીશ. તમે એ કાર્યમાં મારી સહાયતા કરો. મહાબળી રાક્ષસ, તમારા જેવા નજીકના સહાયકના અને મારા ભાઈઓના બળ પર જ હું સમસ્ત દેવતાઓની અહીં કોઈ પરવા કરતો નથી, તેથી તમે મારા સહાયક બની જાઓ, કેમ કે તમે મારી સહાયતા કરવામાં સમર્થ છો. પરાક્રમમાં, યુદ્ધમાં અને વિરોચિત અભિમાનમાં તમારા જેવું કોઈ નથી. વિવિધ પ્રકારના ઉપાય દેખાડવામાં પણ તમે ઘણા બહાદુર છો. મોટી મોટી માયાઓનો પ્રયોગ કરવામાં પણ તમે વિશેષ કુશળ છો. નિશાચર માટે જ હું તમારી પાસે આવ્યો છું. સહાયતા માટે મારા કહ્યા મુજબ તમારે કયું કામ કરવાનું છે એ પણ સાંભળો. તમે સોનાના બનેલા મૃગ જેવું રૂપ ધારણ કરીને ચાંદીના બિંદુઓ ધરાવતા કાબર ચિત્રા થઈ જાઓ અને રામના આશ્રમમાં સીતાની સામેથી વિચરો. વિચિત્ર મૃગના રૂપમાં તમને જોઈને સીતા અવશ્ય પોતાના પતિ રામને તથા લક્ષ્મણને પણ કહેશે કે તમે આને પકડી લાવો. જ્યારે એ બંને તમને પકડવા માટે દૂર નીકળી જશે ત્યારે હું કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના સુના આશ્રમમાંથી સીતાને એ જ રીતે સુખેથી હરી લાવીશ. જેમ રાહુ ચંદ્રમાની પ્રભાનું અપહરણ કરી લે છે, ત્યાર પછી પત્નીનું અપહરણ થઈ જતા જ્યારે રામ અત્યંત દુઃખી અને દુર્બળ થઈ જશે એ સમયે હું નિર્ભય થઈને સુખપૂર્વક એના પર કૃતાર્થ ચિત્તે પ્રહાર કરીશ. રાવણના મુખેથી શ્રી રામચંદ્રજી વિશે સાંભળીને મહાત્મા મારીચનું મુખ સુકાઈ ગયું. એ ભયથી ધ્રુજી ઉઠ્યો. એ ફાટી આંખે જોતો રહીને પોતાના સૂકા હોઠોને ચાટવા લાગ્યો. એને એટલું દુઃખ થયું કે એ મળદા જેવો દેખાવા લાગ્યો. એ જ સ્થિતિમાં એણે રાવણ તરફ જોયું. હે મહાવનમાં, એને મહાવનમાં શ્રી રામચંદ્રજીના પરાક્રમનું જ્ઞાન થઈ ચૂક્યું હતું. તેથી એ મનમાં અત્યંત ભયભીત અને દુઃખી થઈ ગયો તથા હાથ જોડીને રાવણને યથાર્થ વાત કહેવા લાગ્યો. એની વાત રાવણને માટે અને પોતાના માટે પણ હિતકારી હતી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 36મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.